श्री पद्म पुराण सृष्टिखंड अध्याय 36 अधम ब्राह्मणों नु वर्णन पतित विप्र नी कथा अने गरुड़ जी नु चरित्र। नारद जी कहे छे, हे देवेश्वर, तमारी कृपा थी मने परम पवित्र उत्तम ब्राह्मणों नो परिचय तो मळी गयो। हवे जे रीते हूँ कर्म थी अधम ब्राह्मण ने पण ओळखी सकूं ते तमे जणावो। ब्रह्माजी बोलिया, बेटा, जे 10 प्रकारना स्नान संध्योपासन अने तर्पण वगैरह करतो नथी, जेनामा इंद्रिय संयमनो अभाव छे, तेज अधम ब्राह्मण छे। जे देवताओनी पूजा व्रत वेद विद्या सत्य शोच योग ज्ञान तथा अग्निहोत्र करतो नथी, ते पण ब्राह्मणों में अधम ज छे। महर्षिओ ब्राह्मणों माटे 5 स्नान बताव्या छे। महर्षिओए ब्राह्मणों माटे 5 स्नान बताव्या छे, आग्नेय, वारुण, ब्राह्म, वायव्य अने दिव्य। संपूर्ण शरीर में भस्म लगाड़वी ए आग्नेय स्नान छे। जळथी जे स्नान करवामां आवे छे तेने वारुण स्नान कहे छे। आपोहिष्ठा वगैरे ऋचाओथी पोताना ऊपर जे अभिषेक करवामां आवे छे ते ब्राह्म स्नान छे। शरीर पर हवाथी उड़ीने जे गायना चरणनी धूल पड़े छे तेने वायव्य स्नान कहे छे। तथा सूर्यना तड़कामां वरसाद पड़े छे तेमां नहावाने दिव्य स्नान कहे छे। उपयुक्त वस्तुओं द्वारा मंत्रपाठ पूर्वक स्नान करवाथी तीर्थ स्नाननुं फल मळे छे। तुलसीना पांदळावाळुं जळ, सालिग्राम शिलाने स्नान करावेलुं जळ, गायोना शिंगडानो स्पर्श थयेल होय तेवुं जळ, ब्राह्मणोनुं तथा मुख्य गुरुजनोनुं चरणोदक, आ बधा पवित्रथी पण पवित्र छे एवुं स्मृतिओनुं कथन छे। आ 5 प्रकारना जळथी मस्तक पर अभिषेक करवो ए फरीथी 5 प्रकारनुं स्नान छे। आ प्रमाणे प्रथम 5 प्रकारना स्नानोनी साथे आ 10 प्रकारनुं स्नान मानवामां आव्युं छे। त्याग, तीर्थ स्नान, यज्ञ, व्रत अने होम वगैरे द्वारा जे फळ मळे छे ते ज फळ धीर पुरुष उपरोक्त स्नानोथी प्राप्त करी लै छे। जे दररोज पितृનું तर्पण करतो नथी ते पितृ घातक छे, તેને નરકમાં જવું પડે છે। संध्या न करनार द्विज ब्रह्म हत्यारो छे, जे ब्राह्मण मंत्र वेद विद्या उत्तम गुण यज्ञ अने दान वगैरे नो त्याग करी दे छे ते अधम थी पण अधम छे। मंत्र अने संस्कारहीन, शोच अने संयम रहित, बलिवेश्व देव करिया विना भोजन करनार, दुरात्मा, चोर, मूर्ख बधी प्रकारना धर्मो थी शून्य कुमार्गगामी, श्राद्ध वगैरह कर्म न करनारो, गुरु सेवा थी दूर रहवा वालो, मंत्र ज्ञान थी वंचित तथा धर्मनी मर्यादा नो भंग करनार, आ बधा प्रकारना ब्राह्मण अधम थी पण अधम छे। आवा दृष्टो साथे वात पण करवी न जोईए, ते बधा ज नरक गामी थाय छे, तेमनो आचरण दूषित होय छे, तेथी तेओ अपवित्र ने अपूज्य होय छे। जे द्विज तलवार थी जीविका चलावे छे, दास वृत्ति स्वीकारे छे, बळदों ने सवारी में जोतरे छे, लोहार नो काम करीने जीवन निर्वाह करे छे, ऋण आपीने व्याज ले छे, बालिका ने वेश्याओ साथे व्यभिचार करे छे, चांडाळोना आश्रय में रहे छे, बीजाना उपकार ने मानता नथी अने गुरुनी हत्या करे छे। आ बधा सौथी अधम छे। एमना सिवाय बीजा पण जेवो आचारहीन, पाखंडी धर्मनी निंदा करनारा तथा देवताओ पर दोषारोपण करनारा छे, ते बधा द्विज ब्रह्मद्रोही छे। हे नारद, अधम होय तो पण ब्राह्मणनो कदी वध करवो न जोईए, केम के तेने मारवाथी मनुष्यने ब्रह्म हत्यानो पाप लागे छे। नारदजीए पूछ्युं, हे संपूर्ण लोकोना पितामह, जो ब्राह्मण आवा आवा दुष्कर्म कर्या पछी फरी पुण्यनो अनुष्ठान करे तो ते कई गतिने प्राप्त थाय छे? ब्रह्माजीए कह्युं, वत्स, जे बधा पाप कर्या पछी पण इंद्रियोने वशमां करी ले छे તે બધા પાપોથી છૂટી જાય છે તથા ફરી બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરવાને યોગ્ય બની જાય છે। આ વિષયમાં એક પ્રાચીન કથા સાંભળો જે બહુ સુંદર અને વિચિત્ર છે। પૂર્વકાળમાં કોઈ બ્રાહ્મણનો નવયુવાન પુત્ર હતો। તેણે જુવાનીના મદને વશીભૂત થઈને એકવાર ચાંડાળી સાથે સમાગમ કર્યો। ચાંડાળીના ગર્ભથી તેમને અનેક પુત્ર અને કન્યાઓ થઈ તથા પોતાના કુટુંબને છોડીને તે ચાંડાળીને ઘેર રહેવા લાગ્યો। परंतु घृणा ने कारण ते न તો કદી અભક્ષ્ય પદાર્થ ખાતો હતો અને ન કદી શરાબ પીતો હતો, શરાબ પણ પીતો હતો અને ન કદી શરાબ પણ પીતો હતો। ચાંડાળી તેને હંમેશા કહ્યા કરતી હતી કે આ બધું ખાવો અને શરાબ પીવો, પરંતુ તે તેને એવો જ ઉત્તર આપતો, પ્રિય તારે આવી ગંદી વાત કહેવી ન જોઈએ, શરાબનું તો નામ સાંભળીને મને ઉલટી થાય છે। એક દિવસની વાત છે, તે થાકેલો હોવાના કારણે દિવસે પણ ઘરમાં જ સૂઈ રહ્યો હતો। ચાંડાળીએ શરાબ લઈને તેના મોઢામાં નાખી દીધી। મદિરાનું બૂંદ પડતા જ તે બ્રાહ્મણના મુખમાં અગ્નિ પ્રજ્વલિત થઈ ગયો। તેની જ્વાળાઓ કુટુંબ સહિત તે ચાંડાળીને બાળીને ભસ્મ કરી દીધી તથા તેના ઘરને પણ બાળી નાખ્યું। તે સમયે તે બ્રાહ્મણ હાય હાય કરતો ઉઠ્યો અને વિલાપ કરીને રડવા લાગ્યો। વિલાપ પછી તેણે પૂછવાનો આરંભ કર્યો, અગ્નિ ક્યાંથી પ્રગટ થયો અને આ ઘર કઈ રીતે બળી ગયું? ત્યારે આકાશવાણીએ કહ્યું, તમારા બ્રહ્મ તેજથી ચાંડાળીનું ઘર બળી ગયું છે। ત્યાર પછી આકાશવાણીએ તેના મુખમાં શરાબ નાખો વગેરે બધી વાત કહી સંભળાવી। આ બધું સાંભળીને બ્રાહ્મણને બહુ આશ્ચર્ય થયું। તેણે આ વિશે બહુ વિચાર કર્યો અને પોતાની જાતને ઉપદેશ આપવા માટે આ વાત કહી, વિપ્ર, તારું તેજ નષ્ટ થઈ ગયું, હવે તું ફરી ધર્મનું આચરણ કર। ત્યાર પછી તે બ્રાહ્મણે મોટા મોટા મુનિઓની પાસે જઈને તેમને પોતાના હિતની વાત પૂછી। મુનિઓએ કહ્યું, તું દાન ધર્મનું આચરણ કર, બ્રાહ્મણ નિયમ અને વ્રતો દ્વારા બધા પાપોથી છૂટી જાય છે, તેથી તું પણ પોતાની પવિત્રતા માટે શાસ્ત્રોક્ત નિયમોનું આચરણ કર। ચાંદ્રાયણ, કૃચ્છ, તપ્ત કૃચ્છ, પ્રાજાપત્ય તથા દિવ્ય વ્રતોનું વારંવાર અનુષ્ઠાન કર। આ વ્રત સમસ્ત દોષોનું તત્કાળ શોષણ કરી લે છે। તું પવિત્ર તીર્થોમાં જા અને ત્યાં ભગવાન શ્રી વિષ્ણુની આરાધના કર। આ પ્રમાણે કરવાથી તારા બધા પાપ નષ્ટ થઈ જશે। પુણ્ય તીર્થો અને ભગવાન શ્રી ગોવિંદના પ્રભાવથી પાપોનો ક્ષય થશે અને તું બ્રાહ્મણત્વને પ્રાપ્ત થશે। તાત, આ વિશે હું તને એક પ્રાચીન ઇતિહાસ સંભળાવું છું। પૂર્વકાળમાં વિનીતાનંદન ગરુડ જ્યારે ઈંડામાંથી બહાર નીકળ્યા ત્યારે નવજાત શિશુની અવસ્થામાં જ તેમને આહાર ગ્રહણ કરવાની ઈચ્છા થઈ। તેઓ ભૂખથી વ્યાકુળ થઈને માતાને કહેવા લાગ્યા, માં મને કંઈક ખાવાનું આપો। પર્વત જેવા શરીરના મહાબળી ગરુડને જોઈને પરમ સૌભાગ્યવતી માતા વિનતાના મનમાં બહુ હર્ષ થયો। તેઓ પોતાના પુત્રને બોલ્યા, બેટા, મારામાં તારી ક્ષુધા નિવારણની શક્તિ નથી। તારા પિતા ધર્માત્મા કશ્યપજી સાક્ષાત બ્રહ્માજી જેવા તેજસ્વી છે। તેઓ સોન નદીના તટ પર તપસ્યા કરે છે, ત્યાં જા અને પોતાના પિતા સાથે ભોજન વિશે પરામર્શ કર। તાત, તેમના ઉપદેશથી તારી ભૂખ શાંત થઈ જશે। ઋષિ કહે છે, માતાની વાત સાંભળીને મનોવેગી ગરુડ એક જ મુહૂર્તમાં પિતાની સમીપ પહોંચી ગયા। ત્યાં પ્રજ્વલિત અગ્નિ સમાન તેજસ્વી પોતાના પિતા મુનિવર કશ્યપજીને જોઈને તેમને મસ્તક ઝુકાવીને પ્રણામ કર્યા અને આ પ્રમાણે કહ્યું, પ્રભો, હું તમારો પુત્ર છું અને ભોજનની ઈચ્છાથી તમારી પાસે આવ્યો છું। ભૂખ બહુ પજવી રહી છે, કૃપા કરીને મને કંઈક ભોજન આપો। કશ્યપજીએ કહ્યું, હે વત્સ, ત્યાં સમુદ્રના કિનારે વિશાળ હાથી અને કાચબો રહે છે, તે બંને બહુ મોટા જીવ છે, તેમનામાં અપાર બળ છે, તે બંને એકબીજાને મારવાના પ્રયત્નમાં લાગેલા છે, તું તરત ત્યાં જા, તેમનાથી તારી ભૂખનું નિવારણ થઈ જશે। પિતાની વાત સાંભળીને મહાન વેગશાળી અને મહાન આકારવાળા ગરુડ ઉડીને ત્યાં ગયા તથા તે બંનેને નખ દ્વારા વિદીર્ણ કરીને ચાંચ અને પંજામાં લઈને વીજળી વેગે આકાશમાં ઉડી ગયા। તે સમયે મંદરાચલ વગેરે પર્વત તેમને ધારણ કરી શકતા ન હતા। ત્યારે તેઓ વાયુ વેગે 2 લાખ યોજન આગળ જઈને એક જાંબુના વૃક્ષની બહુ મોટી શાખા પર બેઠા। તેમણે પંજો મૂકતા જ તે ડાળ ઓચિંતી તૂટી પડી। તેને પડતી જોઈને મહાબળી પક્ષીરાજ ગરુડે ગાય અને બ્રાહ્મણોના વધના ભયથી તેને પકડી લીધી અને ફરી બહુ વેગથી આકાશમાં ઉડવા લાગ્યા। તેમને લાંબા સમય સુધી આકાશમાં ચક્કર લગાવતા જોઈને ભગવાન શ્રી વિષ્ણુ મનુષ્યનું રૂપ ધારણ કરીને તેમની પાસે જઈને આ પ્રમાણે બોલ્યા, પક્ષીરાજ, તમે કોણ છો અને શા માટે આ વિશાળ શાખા તથા આ મહાન હાથી અને કાચબાને લઈને આકાશમાં ફરી રહ્યા છો? તેમના પ્રમાણે પૂછવાથી પક્ષીરાજે નરરૂપી શ્રી નારાયણને કહ્યું, મહાબાહો, હું ગરુડ છું, મારા કર્મ અનુસાર મારે પક્ષી થવું પડ્યું છે. હું કશ્યપ મુનિનો પુત્ર છું અને માતા વિનતાના ગર્ભથી મારો જન્મ થયો છે. જુઓ, આ મોટા મોટા જીવોને મેં ખાવા માટે પકડી રાખ્યા છે. વૃક્ષ અને પર્વત કોઈ પણ મને ધારણ કરી શકતા નથી. અનેક યોજનો ઉડ્યા બાદ હું એક વિશાળ જાંબુનું વૃક્ષ જોઈને આ બંનેને ખાવા માટે તેની શાખા પર બેઠો હતો, પરંતુ મારા બેસતા જ તે શાખા પણ તૂટી પડી. તેથી તે વૃક્ષ નીચે બેઠેલા હજારો બ્રાહ્મણો અને ગાયોના વધના ડરથી આ ડાળને પણ પકડીને ફરી રહ્યો છું. હવે મારા મનમાં ભારે વિષાદ થઈ રહ્યો છે કે શું કરું, ક્યાં જાઉં અને કોણ મારો વેગ સહન કરશે. શ્રી વિષ્ણુ બોલ્યા, સારું, મારી ભુજા પર બેસીને તમે આ બંને હાથી અને કાચબાને ખાઓ. ગરુડે કહ્યું, મોટા મોટા પર્વત પણ મને ધારણ કરવામાં અસમર્થ થઈ રહ્યા છે, પછી તમે મારા જેવા મહાબળી પક્ષીને કઈ રીતે ધારણ કરી શકશો? ભગવાન શ્રી નારાયણ સિવાય બીજું કોણ છે જે મને ધારણ કરી શકે? ત્રણેય લોકમાં એવો કયો પુરુષ છે જે મારો ભાર સહન કરી શકે? શ્રી વિષ્ણુ બોલ્યા, પક્ષી શ્રેષ્ઠ, બુદ્ધિમાન પુરુષે પોતાનું કાર્ય સિદ્ધ કરવું જોઈએ. તેથી આ સમયે તમે પોતાનું કામ કરો, કાર્ય થઈ ગયા પછી મને અવશ્ય જાણી લેશો. ગરુડે તેમને મહાન શક્તિ સંપન્ન જોઈને મનમાં જ થોડો વિચાર કર્યો, પછી એવો મસ્તુ કહીને તેઓ તેમની વિશાળ ભુજા પર બેઠા. ગરુડના વેગપૂર્વક બેસવા છતાં પણ તેમની ભુજા સ્થિર રહી. ત્યાં બેસીને ગરુડે તે વૃક્ષની શાખાને તો પર્વતના શિખર પર નાખી દીધી અને હાથી તથા કાચબાનું ભક્ષણ કર્યું. ત્યાર પછી તેમણે શ્રી વિષ્ણુને પૂછ્યું, તમે કોણ છો? આ સમયે તમારું કયું પ્રિય કાર્ય કરું? ભગવાન શ્રી વિષ્ણુએ કહ્યું, મને નારાયણ સમજો, હું તમારું પ્રિય કરવા માટે અહીં આવ્યો છું. આમ કહીને ભગવાને તેમને વિશ્વાસ અપાવવા માટે પોતાનું રૂપ દેખાડ્યું. મેઘ સમાન શ્યામ વિગ્રહ પર પિતાંબર શોભી રહ્યું હતું. ચાર ભુજાઓના કારણે તેમની ઝાંખી અત્યંત મનોહર લાગી રહી હતી. હાથોમાં શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા સર્વ દેવેશ્વર શ્રી હરિના દર્શન કરીને ગરુડે તેમને પ્રણામ કર્યા અને કહ્યું, પુરુષોત્તમ, કહો હું તમારું કયું પ્રિય કાર્ય કરું? શ્રી વિષ્ણુ બોલ્યા, સખે, તમે મહાસુરવીર છો, તેથી મારું વાહન બનો. આ સાંભળીને પક્ષીઓમાં શ્રેષ્ઠ ગરુડે ભગવાનને કહ્યું, દેવેશ્વર, તમારા દર્શન કરીને હું ધન્ય થયો, મારો જન્મ સફળ થઈ ગયો. પ્રભો, હું પિતા માતાની આજ્ઞા લઈને તમારી પાસે આવીશ. ત્યારે ભગવાને પ્રસન્ન થઈને કહ્યું, પક્ષીરાજ, તમે અજર અમર થાઓ, કોઈ પણ પ્રાણી દ્વારા તમારો વધ ન થાઓ, તમારા કર્મ અને તેજ મારા સમાન થાય, સર્વત્ર તમારી ગતિ થાય, તમને તમામ પ્રકારના સુખ પ્રાપ્ત થાઓ, તમારા મનમાં જે જે ઈચ્છા હોય તે બધી પૂર્ણ થાય, તમને પોતાની રુચિ અનુસાર યોગ્ય આહાર કોઈ પણ પ્રકારના કષ્ટ વિના પ્રાપ્ત થતો રહેશે, તમે શીઘ્ર પોતાની માતાને કષ્ટથી મુક્ત કરશો. આમ કહીને ભગવાન શ્રી વિષ્ણુ તરત જ અંતર્ધાન થઈ ગયા. ગરુડે પણ પોતાના પિતાની પાસે જઈને બધું વૃતાંત કહી સંભળાવ્યું. ગરુડનું વૃતાંત સાંભળીને તેમના પિતા મહર્ષિ કશ્યપ મનમાં બહુ પ્રસન્ન થયા અને ગરુડને આ પ્રમાણે કહ્યું, ખગશ્રેષ્ઠ, હું ધન્ય છું, તમારી કલ્યાણમયી માતા પણ ધન્ય છે. માતાની કુખ તથા કુળ જેમાં તમારા જેવો પુત્ર ઉત્પન્ન થયો બધા ધન્ય છે. જેના કુળમાં વૈષ્ણવ પુત્ર ઉત્પન્ન થાય છે તે ધન્ય છે. તે વૈષ્ણવ પુત્ર પુરુષોમાં શ્રેષ્ઠ છે તથા પોતાના કુળનો ઉદ્ધાર કરીને શ્રી વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે. જે દરરોજ શ્રી વિષ્ણુની પૂજા કરે છે, શ્રી વિષ્ણુનું ધ્યાન કરે છે, તેમના યશોગાન કરે છે, સદા તેમના મંત્રોનો જપ કરે છે, શ્રી વિષ્ણુના જ સ્તોત્રનો પાઠ કરે છે, તેમનો પ્રસાદ પામે અને એકાદશી ઉપવાસ કરે છે, તેના બધા પાપોને ક્ષય થઈ જવાથી તે નિશ્ચય મોક્ષ ગતિને પામે છે. જેના હૃદયમાં સદા શ્રી ગોવિંદ બિરાજે છે તે નરશ્રેષ્ઠ વિષ્ણુ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે. જળમાં પવિત્ર સ્થાનમાં, ઉત્તમ પથ પર, ગાયમાં, બ્રાહ્મણમાં, સ્વર્ગમાં, બ્રહ્માજીના ભવનમાં તથા પવિત્ર પુરુષના ઘરમાં સદા ભગવાન શ્રી વિષ્ણુ બિરાજમાન રહે છે. આ બધા સ્થાનોમાં જે ભગવાન જપ અને ચિંતન કરે છે તે પોતાના પુણ્ય દ્વારા પુરુષોમાં શ્રેષ્ઠ છે અને સર્વ પાપોનો ક્ષય થઈ જવાથી તે ભગવાન શ્રી વિષ્ણુનો કિંકર બને છે. જે શ્રી વિષ્ણુનું સ્વરૂપ પ્રાપ્ત કરી લે તે જ મનુષ્ય સંસારમાં ધન્ય છે. મોટા મોટા દેવતાઓ જેમની પૂજા કરે છે, જીવા જગતના સ્વામી નિત્ય અચ્યુત અને અવિનાશી છે, તે ભગવાન શ્રી વિષ્ણુ જેમના પર પ્રસન્ન થઈ જાય તે જ પુરુષોમાં શ્રેષ્ઠ છે. વિવિધ પ્રકારની તપસ્યા તથા અલગ અલગ ધર્મ અને યજ્ઞોનું અનુષ્ઠાન કરીને પણ દેવતાઓ ભગવાન શ્રી વિષ્ણુને પ્રાપ્ત થતા નથી, પરંતુ તમે તેમને પ્રાપ્ત કરી લીધા, તેથી તમે ધન્ય છો. તમારી માતા શોક એટલે પતિની બીજી પત્ની વડે ઘોર સંકટમાં મુકાઈ ગઈ છે, તેને છોડાવો. માતાના દુઃખનો પ્રતિકાર કર્યા પછી દેવેશ્વર ભગવાન શ્રી વિષ્ણુની સેવામાં સિદ્ધાવજો. આ પ્રમાણે શ્રી વિષ્ણુ પાસેથી મહાન વરદાન લઈને અને પિતાની આજ્ઞા લઈને ગરુડ પોતાની માતા પાસે ગયા અને હર્ષપૂર્વક તેમને પ્રણામ કરીને સામે ઉભા રહીને તેમને પૂછ્યું, માં કહો હું તમારું કયું પ્રિય કાર્ય કરું, કાર્ય કરીને હું ભગવાન શ્રી વિષ્ણુની પાસે જઈશ. આ સાંભળીને સતી વિનતાએ ગરુડને કહ્યું, બેટા હું મોટા સંકટમાં છું, તમે તેનું નિવારણ કરો. બહેન કદ્રુ મારી શોક છે. પૂર્વકાળમાં તેણે મને એક વાતમાં અન્યાયપૂર્વક હરાવીને દાસી બનાવી દીધી છે, હવે હું તેની દાસી છું. તમારા સિવાય આ દુઃખથી મને કોણ છોડાવશે? કુલનંદન, જે સમયે હું તેને મોં માંગી વસ્તુ આપીશ તે સમયે દાસી ભાવથી મારી મુક્તિ થઈ શકશે. ગરુડે કહ્યું, માં તરત જ તેની પાસે જઈને પૂછો તે શું ઈચ્છે છે. હું તમારા કષ્ટનું નિવારણ કરીશ. ત્યારે દુખિયારી વિનતાએ કદ્રુને કહ્યું, કલ્યાણી તમે પોતાની અભિષ્ટ વસ્તુ જણાવો જે આપીને હું આ કષ્ટથી મુક્ત થઈ શકું. આ સાંભળીને તે દૃષ્ટાએ કહ્યું, મને અમૃત લાવી આપો. તેની વાત સાંભળીને વિનતાએ ધીરે ધીરે પાછી આવી ને પુત્રને કહ્યું, તાત તે તો અમૃત માગી રહી છે, હવે તમે શું કરશો? ગરુડે કહ્યું, માં તમે ઉદાસ ન થાઓ, હું અમૃત લઈ આવીશ, હું અમૃત લઈ આપીશ. આમ કહીને તે મનોવેગી ગરુડ સાગરમાંથી જળ લઈને આકાશ માર્ગે ચાલ્યા. તેમની પાંખોની હવાથી ઘણી ધૂળ પણ તેમની સાથે સાથે ઉડતી ગઈ. તે ધૂળ તેમનો સાથ ન છોડી શકી. ગંતવ્ય સ્થાન પર પહોંચીને ગરુડે પોતાની ચાંચમાં રાખેલા જળથી ત્યાંના અગ્નિમય કિલ્લાને બુજાવી દીધો તથા અમૃતની રક્ષા માટે જે દેવતાઓ ત્યાં નિયુક્ત કરેલા હતા તેમની આંખોમાં પૂર્વોક્ત ધૂળ ભરાઈ ગઈ, જેથી તેઓ ગરુડને જોઈ ન શક્યા. બળવાન ગરુડે રક્ષકોને મારીને ત્યાંથી અમૃત લઈને ચાલી નીકળ્યા. પક્ષીને અમૃત લઈને જતું જોઈને એરાવત પર સવાર ઇન્દ્રે કહ્યું, અરે પક્ષીના રૂપમાં તમે કોણ છો જે બળપૂર્વક અમૃત લઈ જઈ રહ્યા છો? સંપૂર્ણ દેવતાઓનું અપ્રિય કરીને અહીંથી જીવતા કેવી રીતે જશો? ગરુડે કહ્યું, દેવરાજ હું તમારું અમૃત લઈ જાઉં છું, તમે પોતાનું પરાક્રમ દેખાડો. આ સાંભળીને મહાબાહુ ઇન્દ્રે ગરુડ પર તીક્ષ્ણ બાણોની વૃષ્ટિ કરી, જાણે મેરુ પર્વતના શિખર પર મેઘ વૃષ્ટિ થઈ રહી હોય. ગરુડે પોતાના વજ્ર જેવા તીક્ષ્ણ નખોથી એરાવત હાથીને ચીરી નાખ્યો તથા માલતી સહિત રથ અને પૈડાને નુકસાન પહોંચાડીને અગ્રગામી દેવતાઓને પણ ઘાયલ કરી દીધા. ત્યારે ઇન્દ્રે ક્રોધપૂર્વક તેમના પર વજ્રનો પ્રહાર કર્યો. વજ્રના આઘાતથી પણ મહાબળી ગરુડ વિચલિત ન થયા. તેઓ અતિ વેગથી પૃથ્વી તરફ ચાલ્યા. ત્યારે ઇન્દ્રે બધા દેવતાઓની સામે સ્થિત થઈને કહ્યું, નિષ્પાપ ગરુડ, જો તમે નાગ માતાને અત્યારે અમૃત આપી દેશો તો બધા સાપ અમર થઈ જશે. તેથી તમારી સંમતિ હોય તો હું આ અમૃતને ત્યાંથી છીનવીને પાછું લાવીશ. ગરુડ બોલ્યા, મારી સાધ્વી માતા વિનતા દાસી ભાવના કારણે બહુ દુઃખી છે. જે સમયે તે દાસીપણાથી મુક્ત થઈ જાય અને બધા લોકો આ વાતને જાણી લે તે સમયે તમે અમૃતને હરી લાવજો. આમ કહીને મહાબલી ગરુડે પોતાની પાસે જઈને આ પ્રમાણે કહ્યું, માં હું અમૃત લઈ આવ્યો છું, એ નાગ માતાને આપી દો. અમૃત લઈને પુત્રને આવેલો જોઈને વિનતાનું હૃદય આનંદથી ઉભરાઈ ગયું. તેણે કદ્રુને બોલાવીને અમૃત આપી દીધું અને પોતે દાસી ભાવથી મુક્ત થઈ ગઈ. દરમિયાન ઇન્દ્રે ત્યાં પહોંચીને અમૃતનો ઘડો ચોરી લીધો અને વિષનું પાત્ર મૂકી દીધું. તેમને આ પ્રમાણે કરતા કોઈએ જોયા નહીં. કદરુનું મન બહુ પ્રસન્ન હતું. તેણે પુત્રોને તરત બોલાવ્યા અને તેમના મુખમાં અમૃત જેવું દેખાતું વિષ આપી દીધું. નાગ માતાએ પુત્રોને કહ્યું, તમારા કુળમાં થનારા બધા સર્પોના મુખમાં અમૃતના બુંદો નિત્ય નિરંતર ઉત્પન્ન થતા રહે તથા તમે લોકો એનાથી સદા સંતુષ્ટ રહો. ત્યાર પછી ગરુડ પોતાના માતા પિતા સાથે વાર્તાલાપ કરીને દેવતાઓની પૂજા કરીને અવિનાશી ભગવાન શ્રી વિષ્ણુની પાસે ચાલ્યા ગયા. જે ગરુડના ઉત્તમ ચરિત્રનો પાઠ કે શ્રવણ કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને દેવલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. બ્રહ્માજી કહે છે, ઋષિઓના મુખેથી આ ઉપદેશ અને ગરુડનો પ્રસંગ સાંભળીને તે પતિત બ્રાહ્મણ વિવિધ પ્રકારના પુણ્ય કર્મોનું અનુષ્ઠાન કરીને ફરી બ્રાહ્મણત્વને પ્રાપ્ત થયો અને તીવ્ર તપસ્યા કરીને સ્વર્ગલોકમાં ચાલ્યો ગયો. સદાચારી મનુષ્યનું પાપ દરરોજ ક્ષીણ થાય છે અને દુરાચારીના પુણ્ય સદા નષ્ટ થતા રહે છે. અનાચારથી પતિત થયેલો બ્રાહ્મણ પણ જો ફરી સદાચારનું સેવન કરે તો તે દેવત્વને પ્રાપ્ત થાય છે. તેથી દ્વિજે કદી સદાચારનો પ્રાણાંતે પણ ત્યાગ ન કરવો. નારદ, તમે પણ મન વાણી અને શરીર અને ક્રિયા દ્વારા સદાચારનું પાલન કરો. અધ્યાય 36 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.